એવું છે. આનંદગંજી મહારાજ ને બાદશાહ જોવા. આનંદગંજી મહારાજ ગઢીઓ વર્ગે દીધેલી. બાદશાહ એ શું કર્યું કે જેટલા સાધુઓ હોય એને પકડી પકડી ગઢીએ બેઠતા હતા અને બહુ દુઃખ ત્રાસ આપતા હતા અને આ શ્રદ્ધા છોડાવવા પડતા હતા. એટલે પછી બધા ગઢીઓ બેહે ફેરવે પણ થાકી જાય. પછી બહુ ત્રાસ વધુ થયો એટલે એમને એક માણસ ને મોકલ્યો આનંદજી મહારાજ પાસે. એમને મહારાજે કહ્યું હું આવીશ તો જઈ રહ્યા. મહારાજે એક કોટી જેવું આપ્યું કામ અઢારે. પછી ઘંટી ફરે જ નહીં, ઘંટી ફરે જ નહીં. એટલે પછી આ લોકો એ બૂમ પાડી કે ભાઈ ઘંટી એમ જ ફેરવી પણ ફરતી નથી ત્યાં શું થાય. એટલે કોઈ જાણ કેમ નહીં કેમ ના ફરે ના એમ ફેરવેલી. એને કહે ત્યાં ફેરવી નહીં. એટલે બાદશાહ પાસે કહ્યું કે ઘંટીઓ ફરતી નથી કે આવું ઉચિત થયું. એટલે કોઈ શોધખોળ કરતા ખબર પડી કે આનંદજી મહારાજે કહ્યું આ. એટલે બાદશાહ મનમાં એ થઈ ગયો કે આ રિકોર્ડ મહારાજ રિકોર્ડ ને મહારાજ પણ ગયા બાદશાહ. દિવાન દિવાન બધું લઈને એના દુકાન દુકાન બધું લઈને ગયા અને માનગીરી મારા એકલા બેઠેલા. પછી છેલ્લે બાદશાહ એ તો બાદશાહ ચમક્યો કે આ મહારાજજી જોડે બે મોટા મોટા સિંહ બેઠા છે. હનુમાન એને કઈ ખાતા પણ મને કઈ ખાતી ને. આ સિંહ હતા નહી એને જ્ઞાની પુરુષ કહેવાય. શું કહ્યું આખી દુનિયા પછી મારે તેર કરી નાખે. શું કહ્યું કે સિદ્ધિ વાપરે નહીં વાપરે તો શું થાય ધારું કામ થાય. હા ત્યાં બાદશાહ થવાથી કરગરતો કરગરતો સાહેબ શ્રદ્ધા દેશે બધી કામ આગળ વધશે. બધું તમારા ટોળા માં આવશે એટલે જોશો. તો ભાઈ બે ઠેકાણ બે ઠેકાણ પડી જાય ધંધો સારો થઈ જાય. એક કરોડ કઈ ના ના મિયા ના કરતા જો ઉપર મિયા ઉપર નહીં એના અહિંસક વિચારો ધરાવતા છે. એ મિયા હોય કે હિન્દુ હોય બધા સરખા. આપડે હિંસક ધરાવતા હોય એને કોઈ પણ ભેદ ના હોય. પણ હિંસક વિચારો તો હોય ને એના પરિચય માં આવ્યા પછી બધું આપડે બે ઠંડા પડ્યા પછી બધું આ નહીં. આપડે આખો દાડો હે મિયા ઘરમાં બધાને સલામત રાખે છે. શું કરે છે સલામત. છોકરાની બહુ હોય દીદી હોય પોતાની એ બધાને સલામત રાખે છે મિયા. અને આપડા લોકો આખો દાડો ખાણ ખાણ કરે છે ઘરમાં. એટલી બધી હિંસા કરે છે કે શું પૂછે આખો દાડો હે કઈ રીતે દીદી તને નહી મારું કે દીદી માખું બોલી. દીદી ખરો માખું બોલી સાહેબ બધું નહીં કહ્યું માખું બોલી. દીદી તો મારું મારાનું પાન છે ગમે બોલે મારાનું પાન શું કે છે ના છે બહાર મારી આવે પણ ઘરમાં કોઈ મારે નહીં ભરે નહીં કે. અને આ તો ઘરમાં ધણી થઈ જાય એવા અમદાવાદ કોઈ ઘરમાં ધણી ધણી થઈ જતા છે ભાઈ ટેકાવતા છે. આખો દાળ હિસાબ કરે છે આ તો એક માણસ નો જમવા બેઠો હતો એ સામે પાછી હતા તેજ મોટા પ્રખ્યાત માણસ તે સામે પાછી તેમાં કંગુળ નો ત્યાગ કંગુળ નો ત્યાગ. અને પછી દાળ માં થતે મારી પાસે જમતા દાળ માં થતે એક બટાકાનું ફોડું નીકળ્યું. શું નીકળ્યું દાની મહી બટાકો ટુકડો ભોળવું. હા એટલે છે જવાનું તો એને કે છે આ શું છે આ શું છે અકળાયા બહુ અકળાયા. અને ઘેતા ની હાથે સ્ત્રીઓ મેં ધરું જઈએ બિચારી કાકા વાઘ જેવું બોલે પૂરું ક્યાં કર્યા કરે આ સ્ત્રીઓ બિચારે હણ્યા જઈ મેં ધરું જઈ ગઈ શું કહ્યું. ફોડું નીકળ્યું એમાં આખા સંસાર ના રાખી દીધો કેવો નારાયક માસ કહેવાય કે આ ફોડું ક્યાં નીકળે પડ્યું ત્યારે મેં હંજે ભાઈ કે આ છોકરા તમારા જે છે ને સુધી અમેરિકા થી આવ્યા છે એ બટાકા વગર ખાતા નથી શાક એ બટાકા કાપતી પછી કોલું ઉડી નહીં પડ્યું હોય તેવું કઈ જોખમ પડી ગયું આપને ના થાય એવું ત્યાં ના અમે અમારે પછી ના થાય અમારે ત્યાં અમારી ચાર માં કાગડો જતો હોય અને કાગડા બહુ પછી કઈ મોસારો ટુકડો પડ્યો હોય દાળ માં અને અમારી દાળ માં આવે તો અમને કશું ના થાય અમે ભડકાઈ ના મારીએ અમે મોક્ષ ટુકડો હોય ત્યાં સમજી જઈએ કે આ તો કઈ આવી રીતે પડ્યું હોવું જોઈએ ભૈરાણ જોર થતી વિચારો આગું મૂકી દઈએ એટલે હવે શું કરવું છે અમારું હોય હવે હવે કરવું શું કેવા કહીએ તો ઘરમાં ઝઘડા થાય બધા એટલે અમે શું કરીએ એ કોળું કરી અને કિનારે થાય ને કિનારે મૂકીએ તો પછી જાણવામાં આવે પછી દુઃખ થાય એવું બને આવું જોખું વાળો છો કટાય નહી કરવાના કટાય ઓછા કરવા માટે આ કંગોળ ત્યાગ કરવા ગયા છે કટાય વધારે આવે ભાઈ ઘરમાં ઘરના માણસો ને શેક શેક શેક શેક કરે છે અને વધારે વધારે શેકતા હોય તો જે વધુ સમજદાર છે વધુ જયારે અક્કલ બુદ્ધિ છે એવા જઈને બધા શેકી શેકીને ઘરનો માણસ શેકી નાખ્યા બધા શું કહેવા આવું ના ભાઈ કદાચ વધારવા છે હું એવું શીખવાડી કે એને ચિંતા કરવાનું મન જ ના થાય એ બહુ જરૂરી છે પણ અરે બીજું બ્રહ્મચર્ય જોઈએ બ્રહ્મચર્ય ની જરૂર ખરી નઈ ખરી કે નહીં ખરી એના બે પુસ્તક આપણા પુસ્તક પડ્યા છે આપણા બ્રહ્મચર્ય ઉપર જ તે વાંચતા ની સાથે જ માણસો બૈરી બૈરી ભાઈ બે વાર મારી પાસે મને અમને બ્રહ્મચર્ય વ્રત આપી દો વાંચતા ની સાથે એટલો બધો વિચાર થાય છે તમે વાંચી પુસ્તક થોડો ઇન્ટરેસ્ટ તો આ હિંસા બધું કમી થઈ જવું જોઈએ કેવું પાવ છે વૈષ્ણવ એ બધા છે નાના નાના જીવો ની હિંસા થતી હતી ત્યારે હિંસા અમરતા નતા પણ જો સમજતા થઈ ગયા મારી બધા અડે નહી હિંસક ઉપાય બધા ખોટા કહેવાય એ તો એક ભલો એક મહારાજે શું કર્યું મહારાજ નો ઉપાદ્રવ વેળા પર નીચે છે દુકાનો મેળા પર ઉપાસ છે મહારાજે સંઘના પ્રેસિડેન્ટ ને કહ્યું કે આ ગામમાં કસાઈ છે ચાર ગાયો લાવ્યો છે માટે ચાર ગાયો ખોરાય લાવો આપણે શું કહ્યું બોલો છોડાઈ લાવવાની ચાર ગાયો આ વેચાતી લાવ્યો છે વાતથી એવી મને ખબર મળી છે ચાર ગાયો આપણે છોડાય લાવો બરાબર એને બચાવો કે છે. શું કે છે? બચાવો. એટલે સંઘપતિ ને અરે જે પ્રેસિડેન્ટ ને બધા ઉપડ્યા તો આગળ છે. એટલે કપડા પહેરી જ જાય ને, કપડા પહેરી વગર જાય. એટલે પેલો સમજી ગયો કસાઈ ઘરા ગયું. એમ ઘરા ગયું? ઘરા ગયું? ઘરા કયા? ના, એ સમજી ગયો કે આ બહુ દયાળુ લોકો છે, પડતા બધા આપણું કલ્યાણ થઈ ગયું, પૈસા પૂરું મળશે આપણને. ઘરા ગયું સારું. એટલે ચાર ગાયો લાયા તો હો હો રૂપિયા માં. ત્રણસો ચારસો બોલાયો હતો અને 1200 લઈ ગયા એ લોકો. એટલે એને મૂડી વધારી આપી. શું કર્યું? મૂડી વધારી આપી, ધંધો વધારે કરવા માટે. અહિંસા બંધ કરવામાં ગેરસમજી બધી બહુ નુકસાન થઈ રહ્યા છે. તે 800 એમ પણ 400 બોલાયેલો 1200 ને ગોળી થઈ 800 રૂપિયા રહ્યા. એટલે 12 ગાયો ખરીદી રાખશે. પેલા છે ચાર ગાયો લઈને આવ્યા. એનો કસે ને માર મૂકવા આવ્યો અને પેલા જેઠિયાઓ પાછળ આવ્યા. આમ બટાડો મારા પણ આમ લાભ પાડવા માટે કે મારા જુઓ છોડાઈ લાયા છોડાઈ લાયા. પછી મહારાજ ને કે છે કે આ ગાયો ને આવે શું કરી? શું કે છે સાહેબ? મહારાજ ક્યાં હાલ પાછળ પણ ભેળ ચડાવાય નહીં ગાય ને. એટલે મારા વિચાર કરવા મળ્યા. મારા મનમાં વિચાર પડ્યા કે આ શું કર્યું? આ નવી ઉપાધિ આવી. મહારાજ કે છે ભાઈ કોઈ બ્રાહ્મણ આપી દો દાન તરીકે, આપણા ધન તરફથી દાન તરીકે આપી દો. સમજ ને? એટલે આ લોકો ફાલતું આવ્યું તે બ્રાહ્મણ ગામના બોલાવી એને આપી દીધું મફતમાં. ગાયનું દૂધ ગૌદાન કર્યું. આપણે કસે સમજ્યો ત્યાં જેઠો કઈ ઘર બાંધવાના. એટલે એમ તપાસ કરી ત્યાં કે આપણે એમને ગાયનું દાન આપ્યું. ત્યાં કોને આપ્યું? ત્યાં બ્રાહ્મણને. એટલે બ્રાહ્મણ ગામમાં ગયો રાતે. રાતે જઈને કસે એક બે બ્રાહ્મણને સમજણ પાડી કે ભાઈ તારે દેવું એવું કશું નથી. દેવું તો છે ને 150 રૂપિયા. દેવું હોય તો લે ને હું તારે આપું. તો 100 રૂપિયા એમના દોઢો આપો આપી દઉં. એમ કરી ચારે ગાયો છોડાઈ લાય. સજમ છોડાઈ લાય પણ હવે આ રીતે આ લોકો આ રીત આવી ના હોય કે. અરે મારા મનમાં શું ફૂલાય ને? ગાયો બચાવી, ચાર ગાયો બચાવી, ચાર ગાયો બચાવી. હું બાપા ના બતાવે, બાપ ફરી ગયો એના બધા ગાયો બતાવવા નીકળ્યો. બાપને ના બતાવું છે શું કરશે? ગાયો બચાવવાની રીત હોય, આવી રીત હોય જેનાથી પૂરતા હમ અમારા પૈસા વાળા થાય, બધું એ થાય. રીત કેવી હોય છે? પાંજરા પણ મૂક્યા હોય છે. એ લોકો ઉઠતું જ આપડે ઉઠતે પેલા છેઠિયાઓ જૈન ના છેઠિયાઓ શું કરતા હતા? આવી હિંસક કોમો હોય ને બીજી બધી મુસલમાન એટલા ને બીજી ઘડી એટલે પૈસા ધીરે અને વધુ પૈસા વ્યાજ લે એમની પાસે કઈ હા ખાવા ત્યાં બધું વધે નહી વધે તો આવું કરે ને તમે સમજાય છે પ્રશ્નોત્તરી જોઈએ વ્યાખ્યા છે કોઈ છેલ્લું સ્ટેશન પછી પ્રાપ્ત થાય નહીં એવું અનંત કરતા પછી વ્યાખ્યા તો સાંભળ્યા છે બધા પ્રવચનો જ હોબળ્યા છે પણ કૃષ્ણ ભગવાન ને અર્જુન ને પ્રશ્નોત્તરી રીતે છે ગીતા પછી મહાવીર નો ભક્તિ સ્વામી જેવી પ્રશ્નોત્તરી રીતે છે પ્રવચન ના કરે મોક્ષ માર્ગ એટલે પ્રવચન ના હોય વ્યાખ્યાન ના હોય તમે પૂછો ને આ જ હોય મોક્ષ માર્ગ વ્યાખ્યાન સમાધાન થાય શંકા નું સમાધાન થાય આ તો પેલું વ્યાખ્યાન ગાતા પુસ્તક બોલે પુસ્તક માં વાંચે રે એક વ્યાખ્યાન હોય એમ શું ફેરફાર એટલે એ તો સેન્ટ્રલ સ્ટેશન કશું કામ લાગે નહી અનંત અવતાર થી આવો વ્યાખ્યાન ખબર હવે કર્યા પણ પ્રશ્નો મનના ખુલાસા થયા નથી એટલે ગૌતમ સ્વામી એ પ્રશ્નો કરેલા કર્યા અને મહાવીર સ્વામી એ જવાબ આપ્યા બધા એ રીતે અહીં બધા પ્રશ્નો થાય અને એનો જવાબ મળ્યા કરે પછી પૂછવા જ પૂછ્યું આ લોકો સંયમ નો શું અર્થ છે ઇન્દ્રિયો કાબુમાં રાખવી બધી ઇન્દ્રિયો કાબુમાં રાખવી એ તો છે તે મુસલમાનો રાખે છે મુસલમાનો બધા રાખે છે ઇન્દ્રિયો પર કાબુ એ તો અંગ્રેજો અંગ્રેજો માં છે ફાધર બાધર બધા છે રાખે છે પોપ ને ફાધર એમાં કઈ સંયમ ઇન્દ્રિયો પર કાબુ રાખવાનું નામ સંયમ નહીં અહંકાર થી થાય જીતવા કસાયો ને સંયમ રાખવો એનું નામ સંયમ કહેવાય અને ઇન્દ્રિયો નો સંયમ એ ત્યાગ કહેવાય ત્યાગ અહંકાર કઈ થાય જેને થાય અને કસાયો એ જ્ઞાને કરીને સંયમ માં આવે માટે કચાયો નો સંયમ એ સાચો સંયમ બાકી આપતા આપડા સાધુ આચાર્ય કઈ સંયમ સંયમ ના કહેવાય ભગવાન સંયમ ના કે લૌકિક સંયમ કહેવાય લોક કે સંયમ અને સંયમ કહેવાય નહી સંયમ ને આર્તજન રૌદ્રજાન ના થાય સંયમ ના થાય આર્તજન રૌદ્રજાન થાય નહીં સંયમ એટલે એટલે સંયમ માં આવવું જોઈએ સંયમ તમે બેસા ધોળો મારો સંયમ અત્યારે પાસે પ્રોફેસર સાહેબ છે સંયમ માં અમારા એ બ્રાહ્મણ છે પણ સંયમ માં રોજ માર માયેલો બધું સંયમ કર્યો એ સંયમ લેતા નથી આ પાછળ તાત્કાલિક લાભ છે હા તાત્કાલિક લાભ બીજું કયું કયું બાધા છે શું છે રાત્રિ ભોજન બંધ છે રાત્રિ ભોજન નહીં ચોવીસ વાગ્યા પ્રકાંડ છે મિનિમમ નોકરાના પ્રકાંડ છે ભગવાન ની પૂજા રોજ કરવી કદમોળ કદમોળ બધું બંધ બધું નહીં લેવા કદમોળ નહીં ગરમ પાણી એક પાછો પાણી ગરમ પાણી બધા ગરમ પાણી નું નથી રાખતી નથી રાખતી ને એટલું અધું અધું બધું બધું કાચું પાણી એટલું અધૂરું છે પૂરા કરી શું કામ છે આ બધું લાભ છે શું છે મન સારું રે બોડી સારું રે વાણી સારી રે મોક્ષ જવાની તો ઈચ્છા ખાસ છે ને પૂરેપૂરી એમ 100% બાકી નહીં કેટલા અવતાર માં જવું છે પછી તમારે એક કરવો એક કરજો ત્રણ અવતાર મારી આજ્ઞા પૂરી પાડો તો એક અવતાર માં અને પૂરી ના પડે બે ત્રણ અવતાર ક્યારે રસ બસ ખાવ છો ને ઘી લઈને ખાવ છે ઘી દાદા સૂઠ માં તો પેલું યાદ આવે ને સુકેલું ચાલે અનમોલ કેવાય ને ના સુકેલું ચાલે છે સૂકવું ચાલે સૂઠ ચાલે પણ સારું સાપની બાધાઓ છે ને આઈસ્ક્રીમ મફત તમારે તમારે અપમાન કરે ત્યારે લખું થઈ જાય દુનિયા કોને બનાવી હોય છે ચલાવટ કોણ ને ચાલુ છે પણ અત્યારે તમે નાટક નથી કરતા તમારે ચંદુલાલ નામ નું નાટક કરવાનું ત્યારે બધા ખરેખર ચંદુલાલ છે એવું માની બેઠા છે કાલે કાલે તમે છોડી આલે તો ચંદુલાલ નામ નું નાટક કર્યા એક્સેલ બનાયા છીએ એક્સેલ એટલે કેવી રીતે થયું તે હું જોઈ કઉ વસ્તુઓ જેમ આત્મા છે તેમ ભૂલગઢ પરમાણુ છે અદાશ છે એવું છ વસ્તુઓ એ બે વસ્તુઓ ભેગી થવાથી આ બધું ઉભું થયું પધર ઉભું થઈ ગયું પોતાના ગુણધર્મ છોડે નહી નવા ગુણધર્મ ઉત્પન્ન થાય પછી ગુંદર એવું થયું એટલે ગુંદર તો બહુરૂપી છે કેવું છે બહુરૂપી એટલે આગળ બધા દિશા ગોઠવ્યા તો આગળ આવડા ટુકડા ટુકડા ગોઠવ્યા હોય તો કેટલા ચંદુલા દેખાય બધા દરેક ટુકડા માં ચંદ્ર દેખાય એવું ભગવાનું ગીત છે આ જગત. એટલે આ જગત મુજાયું છે આજે કોઈ અવધિ જ્ઞાની ખરા આજે કોઈ અવધિ ભૌગોલિક જ્ઞાન છે. અવધિ જ્ઞાન એ ભૌગોલિક જ્ઞાન છે. મનોપર્ય જ્ઞાન ઉત્પન્ન ના થાય પણ અમારા જે જ્ઞાની ને તમારી અંદર મનમાં શું ચાલી રહ્યું છે એમને દેખાય પણ પૂરેપૂરું ના દેખાય. એટલે મનોપર્ય જ્ઞાન પૂરું ના કહેવાય. એટલે પૂરું થતું નથી. આ ત્રીજું જ્ઞાન ચોથું આવે ખરા. એની કઈ જરૂર નથી વચ્ચે તો આ વચ્ચે તીસરે ઉતરવા ઉતરવું ના ઉતરો ના ઉતરો. મતિ જ્ઞાન સૂત્ર જ્ઞાન કેવું જ્ઞાન સીધું થઈ જાય. અને આ બે વચ્ચે કોઈને ઈચ્છા હોય તો થઈ જાય. અવધિ જ્ઞાન માં દેખાય બધું 300 મિનિટ છે 500 મિનિટ છે 800 મિનિટ છે જેટલું સીમા વાળું હોય. અવધ એટલે સીમા. અવધિ જ્ઞાન એટલે સીમા વાળું જ્ઞાન. અમુક સીમા નક્કી થયેલી તે અમુક સીમા દેખાય. અને કેવ જ્ઞાન એટલે અસીમ જ્ઞાન સીમા રહી જ્ઞાન. જ્ઞાની પુરુષ ને ફક્ત બુદ્ધિ ના હોય એટલે ત્યાં કઈ મદપર્ય નો સાંઠા દેખાય. કોઈ જગ્યાએ મદપર્ય હોય અમારા મન નો શું ચાલી રહ્યું છે અમને બુદ્ધિ નો સોટો ના હોય. બુદ્ધિ અમારી પાસે હોય નહી. બુદ્ધિ હોય નહીં એટલે ઈગો જેવી હોય નહીં. કેવા ગુણ સ્થાનક ઉપર મનોપર્ય થાય? ગુણ સ્થાનક કેવું જોઈએ? કયા ગુણ સ્થાનક એ મનોપર્ય થાય? મનોપર્ય નિયમ નથી. મનોપર્ય એનું જ્ઞાન જેવું થયું ને મનોપર્ય નિયમ થઈ જાય. પણ સંજોગો સારા હોવા જોઈએ. સંજોગો નથી બરોબર કરે. અત્યારે બહારના સંજોગો બરોબર નથી. બરોબર ને? છઠ્ઠું સાતમું ગુણસ્થાનક જોઈએ મનોપર્ય જ્ઞાન થવા માટે. મનોપર્ય માટે સાતમા ઉપર જ જોઈએ. સાતમા ઉપર નું જોઈએ. અવધિ માટે ચોથું પાંચમું છઠ્ઠું બધા ચાર પણ પેલું સાતમા ઉપર નું જોઈએ. અપ્રમત્ત પછી અપ્રમત્ત પછી અને નવું ઓળંગે થાય તો સારી રીતે મને ફરી અજ્ઞાન થાય. નવું એટલે સ્ત્રી નો પરિગ્રહ. એટલે ગ્રહસ્થાવસ્થામાં પણ સાધુપણું હોય. ગ્રહસ્થપણું હોય એટલે ગ્રહસ્થપણામાં પણ સાધુ દશા જેવું હોય તો થઈ શકે. ગ્રહસ્થાન ત્યાગી નો કોઈ દેતા જુદા નથી. કપડા નો સવાલ નથી. ત્યાગ નો સવાલ નથી. ત્યાગી લિંગ હોય ત્યાગી લિંગ હોય ગ્રહસ્થ લિંગ હોય એને કશું કહ્યું. અમે ગ્રહસ્થ લિંગ માં મુક્ત પુરુષ છીએ. ગ્રહસ્થ લિંગ માં મુક્ત પુરુષ છીએ. અને વલ્લી અજાદી કે અને વિતરાગ બધી ટેક પણ રાગ દેશ ના થાય. તમારે જાતે કેવું પડશે ને કેવું પડશે સાથે મારે જાતે કેવું પડ્યું. અને બે કલાક થી બેઠા છો તમને પરીક્ષા ના થાય એટલે શું કરવું પડે? દહેજ તો થયા નથી. કેવું પડે? દહેજ થયા હતા. બલિવાર ના હોય તો ઈરાન શું કરવું પડે? જાતે બોલવું પડે. એટલે મુક્ત પુરુષ પાસે મુક્તિ થાય નહીં. મુક્તિ કોઈ જગ્યાએ હોય નહીં. આત્મજ્ઞાન ના હોય ને આત્મજ્ઞાન આપડા એક પણ આચાર્ય ભાઈ આત્મજ્ઞાન ના હોય. શું કારણ છે? મને શબ્દ ઉપર થી મારી વાતચીત ઉપર થી એક પરીક્ષા કરી શકે. કારણ શાસ્ત્રો નું જ્ઞાન કરું ને, શાસ્ત્રો જ્ઞાન કરું. આપડે મહારાજ બહુ મોટું શાસ્ત્ર મને રામસુરીજી પૂછ્યું કે આપને પુસ્તકો માટે બધું બધું બરોબર છે, પણ આપ સર્વજ્ઞ કેમ કેવડાવો? સાહેબ, એ તો સર્વજ્ઞ તો અમે આ પુસ્તકો લખ્યું, પણ હું તો કારણ સર્વજ્ઞ છું, સર્વજ્ઞ નથી. શું છું? કારણ સર્વજ્ઞ. સર્વજ્ઞ થવાના કારણો જે છે એ કારણ સર્વજ્ઞ કહેવાય. શું કહેવાય? સમજો ને, કારણ છે. એમાં ફેરશું કે એક માણસ મુંબઈ પહોંચી ગયો, આજ હવાનો મુંબઈ પહોંચી ગયો છે, અને બીજો માણસ અમને કે છે હું મુંબઈ જઉં છું અહીંથી, એટલે પછી અહીંથી થોડેક જયારે ગયો હોય કે છે ના પહોંચ્યો હોય તો તમે પૂછે, તમને પૂછે કે આ બે જણ ક્યાં ગયા? મુંબઈ. કે એક ભાઈ એક એક કાલે મુંબઈ ગયો, આજ મુંબઈ ગયો. આપડે અહી છે, હજુ તો છે નહીં બોલે, તમે મુંબઈ ગયો એમ કેમ કહો? વ્યવહારમાં કારણ છે એટલે કાર્ય થશે એમ માનીને અમે કારણ રૂપે કહીએ છીએ. એવું આ કારણ સર્વજ્ઞ એટલે કારણો કેવી રહ્યા છે, બધું કે આ એક જ સ્ટેપ બાકી, એક જ સ્ટેપ બાકી, બીજા સ્ટેપ એ સર્વજ્ઞ થાય. શું? અને આ કાળમાં સર્વજ્ઞ કોઈ થઈ શકે નહીં, કારણ આ વિષમકાળ છે. સર્વજ્ઞ થાય મોક્ષ જાય છે. તો અહીંથી મહાવિદ્ય ક્ષેત્ર થઈને જવાનું, લાયા ડિરેક્ટ લાયા જંકશન સ્ટેશન ઉપર કરીને જવાનું. શ્રીમંદર સાહેબ ના દર્શન કર્યા પછી જવાય. આપડે કહીએ ને કે હમણે ભાઈ આ મુંબઈ ગયો, આ મુંબઈ ગયો, આ મુંબઈ ગયો, એવું કહીએ ને? પહોંચે ના થાય. અને એનું શું વ્યવહારનું કહેવાય? મુંબઈ ગયો. પછી મહારાજ બીજું પ્રશ્ન પૂછો, આ બોલે છે કોણ? એ એમ પટેલ. કોણ બોલે? બરોબર, સમજાય ને સાહેબ? આ તો બધા શાસ્ત્ર જ્ઞાની મોટા મહાન, એમને ફક્ત આ તમકી થયું નહીં, અંતરાય પડ્યા. તો સમકી ન હોય તો મિથ્યાત્વ કહેવાય. પછી સમકીત ના હોય તો પછી મિથ્યાત્વ જ કહેવાય. બીજું શું કહેવાય? પણ મિથ્યાત્વ એનું ભાગ નહીં. જયારે સંગીત પ્રાપ્ત થાય ને સવારે અલગ થઈ જાય, સારે તૈયાર ને બધો. ક્યાં નડે? અંતરાય બધા પોતાના જ પાડેલા હોય. પાછલા ભવો ના? હા, આગલા ભવો ના. આગલા ભવો સમ્યક દર્શન નું વર્ણન તો શું કરે? ઠીક છે, પણ આ અવતાર ભલે નહી, આપણને ભેગી થાય નહી. અને આ અવતાર માં લોકો ના કહેવાથી આપડે ખ્યાલ આવ્યો, કેરી બહુ સારી સારી વસ્તુ, વિટામિન વાળી છે. પછી આપડે ખોરીએ પણ ભલે નહીં, ભેગી ના થાય, કારણ તરસડ મારી દીધી. એટલે અંતરાય કરેલા હોય. થાળી જમવાની તૈયાર છે, ભૂખે છે, બધું પણ લેવાના. એમના મંત્રાય કરું બાકી મોક્ષ તો આ જ તમારે બહાર જ પડ્યા છે. મોક્ષ કેટલો છે? અંતરાય પડ્યા છે. કયા કયા અંતરાય? ભોગ ને ભોગ અંતરાય પડ્યા હોય, ઉપભોગ ના અંતરાય પડ્યા હોય. ઉપભોગ ભોગ ભોગ કોને કહેતા છે? આ તીર્થંકર ભગવાન ભોગ ના અંતરાય. ભોગ કોને કહેતા છે અને ઉપભોગ કોને કહેતા છે? એક વાર ભોગવેલી વસ્તુ ફરતી ભોગવા નહીં. એક વાર ભોગવી બીજી વખત ના ભોગવાય. જેમાં કેરી ખાઈ લીધી એટલે એક વખત ભોગવી માટે ભોગ કહેવાય. તો અને આ કપડા છે રોજ પહેરીએ એટલે ઉપભોગ કહેવાય. સ્ત્રી ઉપભોગ કહેવાય. સ્ત્રી પુરુષ બધા એ ઉપભોગ કહેવાય. શું ફરી ફરી વપરાય એ ઉપભોગ કહેવાય. સમય દર્શન નું વર્ણન તો બહુ સુંદર અનુભૂતિ ના થાય. કારણ કથા ભાઈ ગયા નથી ત્યાં સુધી સમ્યક દર્શન દેખાય નહી. એટલે મૂળ વાક કથા રોજ છે. સમ્યક દર્શન થવા માટે આટલી પ્રકૃતિ ઓછી જોઈએ. ત્યારે અનંત અનુબંધી અને મિથ્યાત્વો અને મિત્ર ભો આ છ પ્રકૃતિ જાય ત્યારે સંકેત થાય. એક કલાક જ થાય પછી બધું નહીં. ઉષ્મ સંકેત કથા પડ્યા છે પણ ઉષ્મ થયેલા છે. ત્યારે હજી ઉઠે કહેવાય પછી સંરક્ષણ થાય. પછી ક્ષય થતા જાય ઉષ્મ થતા જાય. પણ થાય થાય તે સંકેત આપે. તમારે સાહેબ કરવું છે ઉત્સવ કરવું છે. ક્યાં અટકવાનું છોકરા બોકરા તો ઉઠી ગયા હોય ના છોકરા જતા રે જતા રે ના જતા રે છોકરા બે ના બે હે એમાં શું બરકત હોય? વિકાસ ના હોય એ તો બુદ્ધિ ની જ વાતો હોય. કેવી હોય? બુદ્ધિ ની વાત હોય. છોકરું ના રે ક્રિય ના રે. એટલે જ્યાં હાર્ટ ની વાત હોય ને ત્યાં બધા બે. અહીંયા છોકરાને ઉઠાડે આખી રાત દાડો બેહાડી તો ઉઠે નહી. અને હાર્ટ ની વાત હોય તે સાચો ધર્મ અને તે જ સાચી વાત. સમજ ને ત્યાં બધા ભેગા થાય. બુદ્ધિ વાળા ભેગા થાય, અભૂત ભેગા થાય, હરસમજૂર ભેગા થાય, બાળકો ભેગા થાય. વાતાવરણ બહુ ઊંચું હોય. અને તો તો બુદ્ધિ મારા થી બધા છોકરા બે રૂઢી રૂઢી જતા રહે. તો લડાય રોડ કરી. એટલે જ્યાં બધું ભેગું થાય તો જાણું કઈ સામાન છે. ભેગું ના થાય તો આગળ ખોટી વાતો છે બધી બુદ્ધિવાદી વાતો. શું કહે છે? એટલે મારા દીપા બુદ્ધિવાદી વાતો હોય બધી હાજરી હોય છે. હિન્દુસ્તાનમાં બે મોટા સંતો હાજરી થયા. એક વૈદાંતમાં, એક રમણ મહર્ષિ અને એક આ રામકૃષ્ણ પરમ. તેની સાચી હશે. બાકી જ્યાં આગળ આરતી નથી ત્યાં બાળકો બેસી શકતા નથી. અણ સમજું શબ્દ સમજી શકતા નથી. તો સ્ત્રીઓ પણ સમજી શકે એવું એવું હાર્પીની વાત હોય તો કામ. બાકી આ તો બધું કશું ભલી વાત નહીં. આપનું ચોથું છે એમ કે આપનું ગુણસ્થાન ચોથું છે ને એમ સમજે. આ બારમું ગુણસ્થાન કહેવાય. પણ બારમું ગુણસ્થાન બદલાયા કરે. શું કરે આ બધાને બારમું ગુણસ્થાન આપ્યું. તમે હું બારમું ગુણસ્થાન જાય પણ પછી બદલાયા કરે. પછી પાંચમા બધા છઠ્ઠા બધા હા, કારણ કે એ કાયમ ના રહે. બારમું ગુણસ્થાન કોને કહેવાય? જેને શુક્લે ધ્યાન ઉત્પન્ન થાય તેને શુક્લે ધ્યાન ઉત્પન્ન થાય છે. શું કહે? શુક્લ ધ્યાન. તો તમને શુક્લ ધ્યાન ઉત્પન્ન થાય છે. આ છોકરા વાત સમજતા નથી. વાતાવરણ આનંદ રહ્યા કરે. આનંદ નથી ત્યાં છોકરું ગયડો દોષીઓ કોઈ દે નહી, બધા કંટાળી જતા રહે. ત્યાં સાધુ બધી બુદ્ધિ ની વાતો નહી. જ્યાં બુદ્ધિવાદો કોઈ બીજું ભેગું થાય નહી, બધા બુદ્ધિવાદીઓ ભેગા થાય. બધા ભેગા થઈ તમે હરે બોલે પાછા. શું કહ્યું? મહારાજ ને થાક ઉતારવા હરે બોલે. શું કહ્યું? બોલે નઈ પ્રમાણ પ્રમાણ પ્રમાણ પ્રમાણ જીયા જીયા હા જીયા જીયા પ્રમાણ વચન છતાં એ સારું છે. લક્ષી ના જાય ને, નહી તો આ ના જાય ને તો પછી રમવા જતા રહે. ભગવાને કહ્યું છે કે આવું બિહારી રાખજો આ લોકો. તમને જ્ઞાન ના હોય તો ગમે તે ક્રિયા એવી કરાય કરજો, તે ક્રિયામાં જ ગમ્યા કર્યા ખોદાડો. એટલે લક્ષી ના જાય. લક્ષી જાય ના જાય મોટા મોટો ધર્મ છે. આ લોકો લક્ષી જાય બધી રવિ ઉમર તમે બાધા લીધી છે ને. આ ના જોઈએ આ ના જોઈએ મન મજબૂત રહે. લક્ષી ના જાય. આપડે આચાર્ય મહારાજ ને લસી ના જાય. બાજુ એક જ અવતારમાં બહુ જતા રહે. શું કહ્યું? એને કઈ બીજું શીખવા જવું પડ્યું નથી. સંજોગ બાજુ નથી. સમજે તમે? આપડે આચાર્ય મહારાજ ને જ્ઞાન આપ્યું છે. પાંચ મિનિટ બેઠેલા છે. ખાનગી લીધે કેવું લોકોને જાણવા ના જાય. પણ મારે શક્તિ કરીને જાણો છો ને જ્ઞાન આપતી વખતે મારે પાઠ દીપાવી હોય તો જ્ઞાન આપવું. હા, પાઠને ઉપર પાઠને અભ્યાસ લાયા લોકો મારી નું નામ અત્યારે કિંમત નહીં અત્યારે. શું કહ્યું? કેવો મારી રહેતો સાયન્ટિસ્ટ, વર્લ્ડ નો સાયન્ટિસ્ટ, દુનિયામાં કોઈ હગળમ ના હોય એવું મારી. કેવું લાગે તમે મારી? તે આજે એને કોઈ ગુણગાન બાર ગાતું નથી. અને સભાઓ બધે ઇન્ટરનેશનલ સભા બને છે. એમાં ઉભું ના રહે આપણાથી. કોણ મારી ને આ લોકો ઇન્ટરનેટ? આ તો આ તો બધો આ તો બધો બજાર માલ માર્કેટ મટીરિયલ બધો. કોણ મારી? તો આપણા શું જાય છે? જૈનો વાળા શું જાય છે? બહાર માન ખાવા શું? અને આ ગેટર નામ જવા માટે જે લોકો પુનર્જન્મ માનતા હોય ત્યારે જોડે દેખાય. હા, તો પુનર્જ્ઞાન ના માનતા હોય તેની જોડે છે મિટિંગો કરે છે ઇન્ટરનેશનલ ની. અરે મને ડબલ ધપો એ તો સમજતો નથી. પુનર્જન્મ સમજે એવું વેદાંત માર્ગ અને આ જૈન માર્ગ તેની જોડે હારે. સમજ્યું ને? બૌદ્ધો જોડે ના માની શકાય. એમની જોડે ના કરાય. કારણ કે આત્મા ને બે જણ માને છે બરોબર સારી રીતે. જેવો છે એવો બે છે, એક વેદાંત અને જૈનો. બુદ્ધો તો ક્ષણિક કે છે આત્મા, શું કે છે? એટલે ભેદ પડે નહી આપણને. પણ આપણા સાધુ તો અમે બધા દેખા છે, અમારું મોટું છે કે હવે દેખાડે વાળું બુદ્ધો અપમાન થાય છે તારે. કેવું અને બીજું ક્રિયાકાંડ થી અને પુણ્ય બંધા છે, કામ લાગશે પુણ્ય બંધા છે, પુણ્ય બંધા છે એના માટે જ છે. જયારે ભગવાને કહ્યું છે કે જયારે તીર્થંકરો ના વિચરતા હોય, જ્ઞાનીઓ ના વિચરતા હોય, ત્યારે આ ક્રિયાકાંડ માં પડ્યા કરે છે. લક્ષી માં પડાય આ સ્થાન છોડાય નઈ. આ કેવું બહુ સ્થાન, તમારે કઈ જગ્યાએ બેઠા છો? બહુ ઊંચો સ્થાન પોતે નહીં. તમને ભાવ વિચાર હરકો ના આવે બધા, જગત આખું ઊંચા કહું છે. શું પણ તમને અજાણી તે હિસાબ થવા માંડ્યો? શું થવા માંડ્યું?